ત્યારે બહુ જ દુખી થઈ ગઈ અને પુત્રનું મસ્તક સૂંઘીને પોતાના બંને હાથની એના કમળ સદૃશ નેત્ર લૂછીને બોલી, બેટા, આપણી પાસે બધું વસ્તુઓનો અભાવ હોવાને કારણે દરિદ્રતા વશ મેં અભાગણીએ દળેલા બીને પાણીમાં હલાવીને તને મિથ્યા દૂધ આપ્યું હતું. તે દૂધ નથી આપ્યું એવું કહીને રડતા રડતા મને વારંવાર દુખી કરી છે. કિંતુ ભગવાન શિવની કૃપા વિના તારે માટે ક્યાંય દૂધ નથી. ભક્તિપૂર્વક માતા પાર્વતી અને અનુચરો સહિત ભગવાન શિવના ચરણાર વિંદોમાં જે કંઈ સમર્પિત કર્યું હોય તે સંપૂર્ણ સંપત્તિનું કારણ હોય છે. મહાદેવજી ધન દેનારા છે. આ સમયે આપણે લોકોએ એમની આરાધના કરી નથી. તે ભગવાન જ સકામ પુરુષોને એની ઈચ્છા અનુસાર ફળ દેનારા છે. આપણે લોકો આ પહેલા ક્યારે ધનની કામનાથી ભગવાન શિવની પૂજા નથી કરી, તેથી આપણે દરિદ્ર થઈ ગયા છે. અને એ જ કારણ છે બેટા કે તારે માટે દૂધ નથી મળી રહ્યું. હે બેટા, પૂર્વજન્મમાં ભગવાન શિવ અથવા વિષ્ણુના ઉદ્દેશ્યથી જે કંઈ કરવામાં આવે છે તે જ વર્તમાન જન્મમાં મળે છે, બીજું કંઈ નહીં. ઉપમન્યુ બોલ્યા, માં, જો માતા પાર્વતી સહિત ભગવાન શિવ વિદ્યમાન છે તો આજથી શોક કરવો વ્યર્થ છે. હે મહાભાગા, હવે શોક છોડો, બધું જ મંગલમય થશે. માં, આજે મારી વાત સાંભળી લો. જો ક્યાંય કદાચ મહાદેવજી છે તો હું વિલંબથી અથવા શીઘ્ર જેમની પાસેથી ક્ષીર સાગર માગી લાવીશ. વાયુદેવતા કહે છે, મા, બુદ્ધિમાન બાળકની અવાજ સાંભળીને એની મનસ્વીની માતા એ સમયે બહુ પ્રસન્ન થયા અને આ પ્રમાણે બોલ્યા. માતાએ કહ્યું, બેટા, તે બહુ જ સારો વિચાર કર્યો છે. તારો આ વિચાર મારી પ્રસન્નતાને વધારનારો છે. હવે તું વિલંબ ન કર, સાંભ સદા શિવનું ભજન કર. અન્ય દેવતાઓને છોડીને મન વાણી ક્રિયા દ્વારા ભક્તિભાવની સાથે પાર્ષાદ ગણો સહિત એ જ સાંભ સદા શિવનું ભજન કર. નમઃ શિવાય આ મંત્ર એ દેવાધિદેવ વરદાયક શિવનો સાક્ષાત વાચક મનાય છે. પ્રણવ સહિત જે બીજા 7 કરોડ મહામંત્ર છે તે બધા જ આમાં લીન થાય છે અને ફરી એમાંથી જ પ્રગટે છે. આ મંત્ર બીજા બધા મંત્રોથી પ્રબળ છે, એ જ સર્વની રક્ષા કરવામાં સમર્થ છે. માટે બીજની ઈચ્છા ન કરવી જોઈએ. એટલા માટે તું બીજા મંત્રોનો ત્યાગ કરીને કેવળ પંચાક્ષરના જપમાં જ લાગી જા. આ મંત્ર જેવો તારા જીભ ઉપર આવશે કે તરત જ અહીંયા કશું દુર્લભ નહીં રહી જાય. આ ઉત્તમ ભસ્મ જેને મેં તારા પિતાજી પાસેથી પ્રાપ્ત કરી છે તે વિરજા હોમના અગ્નિથી સિદ્ધ કરેલી છે, તેથી મોટામાં મોટી આપત્તિઓના નિવારણમાં ખપ લાગશે. મેં તમને જે પંચાક્ષર મંત્ર બતાવ્યો છે તેને મારી આજ્ઞાથી ગ્રહણ કરો. એના જપથી શીઘ્ર જ તારી રક્ષા થશે. વાયુ દેવતા કહે છે, આ પ્રકારે આજ્ઞા આપીને અને તમારું કલ્યાણ થાવ. એવું કહીને માતાએ પુત્રને વિદાય આપી. મુનિ ઉપમન્યુએ આજ્ઞા શિરોધાર્ય કરીને એમના ચરણોમાં પ્રણામ કર્યા અને તપસ્યા માટે જવાની તૈયારી કરી. એ સમયે માતાએ આશીર્વાદ આપતા કહ્યું, બધા દેવતા તમારું મંગળ કરો. માતાની આજ્ઞા મેળવીને બાળકે દુષ્કર તપસ્યાનો પ્રારંભ કર્યો. હિમાલય પર્વતના એક શિખર ઉપર જઈને ઉપમન્યુ એકાગ્ર ચિત્ત થઈને કેવળ વાયુ પીને રહેવા લાગ્યા. એમણે 8 ઈંટોનું એક મંદિર બનાવીને એમાં માટીના શિવલિંગની સ્થાપના કરી એમાં માતા પાર્વતી તથા ગણો સહિત અવિનાશી મહાદેવજીનું આહ્વાન કરીને ભક્તિભાવથી પંચાક્ષર મંત્રથી જ વનના પત્ર પુષ્પ આદિ ઉપચારોથી એમની પૂજા કરતા કરતા ચીરકાળ સુધી ઉત્તમ તપસ્યામાં લાગ્યા રહ્યા. એકાંકી કૃષકાય બાળક દ્વિજર ઉપમન્યુને શિવમાં મન લગાવીને તપસ્યા કરતા જોઈને મરીચીના શાપથી પિશાચ ભાવને પ્રાપ્ત થયેલા કેટલાક મુનિઓએ પોતાના રાક્ષસ સ્વભાવથી સતાવવા લાગ્યા અને એમના તપમાં વિઘ્ન નાખવાનો આરંભ કર્યો. હિમના દ્વારા સતાવ્યા છતાં ઉપમન્યુ ગમે તેમ કરીને તપમાં જ લાગ્યા રહ્યા અને સદા નમઃ શિવાયનો આર્તનાદની જેમ જોર જોરથી ઉચ્ચારણ કરતા રહ્યા. એ શબ્દને સાંભળતા જ એમની તપસ્યામાં વિઘ્ન કરનારા તે મુનિએ બાળકને સતાવવાનું છોડીને એમની સેવામાં લાગી ગયા. બ્રાહ્મણ બાળક મહાત્મા ઉપમન્યુની તપસ્યાથી સંપૂર્ણ ચરાચર જગત પ્રદીપ્ત અને સંતપ્ત થઈ ગયું. ભગવાન શિવનું ઇન્દ્રરૂપ ધારણ કરીને ઉપમન્યુના ભક્તિભાવની પરીક્ષા લેવી, એમને ક્ષીરસાગર વગેરે આપીને ઘણા બધા વરદાનો આપવા અને પોતાનો પુત્ર માનીને પાર્વતીના હાથમાં સોંપવા, કૃતાર્થ થયેલા ઉપમન્યુનું પોતાની માતા પાસે પરત આવવું. તેના પછી ભગવાન વિષ્ણુના અનુરોધ ઉપર શ્રી શિવજીએ પેલા ઇન્દ્રનું રૂપ ધારણ કરીને ઉપમન્યુ પાસે જવાનો વિચાર કર્યો. પછી શ્વેત ઐરાવત ઉપર આરૂઢ થઈને સ્વયં દેવરાજ ઇન્દ્રનું શરીર ગ્રહણ કરીને ભગવાન સદાશિવ દેવતા અસુર સિદ્ધ તથા મોટા મોટા નાગ સાથે ઉપમન્યુ મુનિના આશ્રમ તરફ ચાલ્યા. એ સમય તેરાવત જમણી સુંઢમાં શ્વેત ચામર લઈને શચી સહિત દિવ્ય રૂપમાળા દેવરાજ ઇન્દ્રને હવા નાખી રહ્યો હતો. ડાબી સુંઢમાં શ્વેત છત્ર લઈને એમના ઉપર ધરીને ચાલી રહ્યો હતો. ઇન્દ્રનું રૂપ ધારણ કરેલું માં સહિત ભગવાન સદાશિવે શ્વેત છત્રથી એવી રીતે સુશોભિત થઈ રહ્યા હતા જેવી રીતે ઉદિત પૂર્ણ ચંદ્ર મંડળથી મંદરાચલ શોભાયમાન થાય છે. આ રીતે ઇન્દ્રના સ્વરૂપનો આશ્રય લઈને પરમેશ્વર શિવ ઉપમન્યુના એ આશ્રય ઉપર પોતાના એ ભક્ત પર અનુગ્રહ માટે જઈ પહોંચ્યા. ઇન્દ્ર રૂપધારી પરમેશ્વર શિવને આવેલા જોઈને મુનિઓમાં શ્રેષ્ઠ ઉપમન્યુ મુનિએ મસ્તક નવાવીને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું, હે દેવેશ્વર, હે જગન્નાથ, હે ભગવાન, હે દેવ શિરોમણે, આપ સ્વયં અહીં પધાર્યા એથી મારો આશ્રમ પવિત્ર થઈ ગયો. ઇન્દ્ર રૂપધારી શિવ બોલ્યા, હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા ધૌમ્યના મોટા ભાઈ મહામુને ઉપમન્યો, હું તમારી આ તપસ્યાથી બહુ સંતુષ્ટ છું. તમે વરદાન માગો, હું તમને સંપૂર્ણ અભિષ્ટ વસ્તુઓ પ્રદાન કરીશ. વાયુ દેવતા કહે છે, ઇન્દ્રદેવના આવા કહેવા ઉપર એ સમયે મુનિ પ્રવર ઉપમન્યુએ હાથ જોડીને કહ્યું, હે ભગવાન, હું ભગવાન શિવની ભક્તિ માગું છું. આ સાંભળીને ઇન્દ્રે કહ્યું, શું તમે મને જાણતા નથી? હું સમસ્ત દેવતાઓનો પાલક અને ત્રણેય લોકોનો અધિપતિ ઇન્દ્ર છું. બધા દેવતા મને નમસ્કાર કરે છે. હે બ્રહ્મર્ષે, મારા ભક્ત થઈ જાઓ, સદા મારી જ પૂજા કરો, તમારું કલ્યાણ હો. હું તમને બધું જ આપીશ. નિર્ગુણ રુદ્રને છોડી દો, એ નિર્ગુણ રુદ્રથી તમારું કયું કાર્ય સિદ્ધ થશે? જે દેવતાઓની પંક્તિથી બહાર થઈને પિશાચ ભાવને પ્રાપ્ત થઈ ગયો છે. વાયુ દેવતા કહે છે, આ સાંભળીને પંચાક્ષર મંત્રનો જપ કરતા કરતા એ મુનિ ઉપમન્યુ ઇન્દ્રને પોતાના ધર્મમાં વિઘ્નમાં નાખવામાં આવેલા જાણી બોલ્યા. ઉપમન્યુએ કહ્યું, યદ્યપિ તમે શિવની નિંદામાં તત્પર છો, તથાપિ આ પ્રસંગમાં પરમાત્મા મહાદેવજીની નિર્ગુણતા બતાવીને તમે સ્વયં એમનું સંપૂર્ણ મહત્વ સ્પષ્ટ રૂપે કહી દીધું છે. તમે જાણતા નથી કે ભગવાન રુદ્ર સંપૂર્ણ દેવેશ્વરોના પણ ઈશ્વર છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પણ જનક છે તથા પ્રકૃતિથી પરે છે. બ્રહ્મવાદી લોક એમને જ સત સત વ્યક્ત અવ્યક્ત અને નિત્ય એક અને અનેક કહે છે, તેથી હું તેમની પાસેથી જ વરદાન માગીશ. જે યુક્તિવાદથી પરે તથા સાંખ્ય અને યોગના સારભૂત અર્થનું જ્ઞાન પ્રદાન કરનારા છે, તત્વજ્ઞાની પુરુષ ઉત્કૃષ્ટ જાણીને જેમની ઉપાસના કરે છે, તે ભગવાન શિવ પાસે જ વરદાન માગીશ. હે દેવાધમ, દૂધને માટે જે મારી ઈચ્છા છે તે ભલે એમને એમ રહી જાય, પરંતુ શિવાસ્ત્ર દ્વારા તમારો વધ કરીને હું પોતાના શરીરનો પણ ત્યાગ કરી દઈશ. વાયુ દેવતા કહે છે, આવું કહીને સ્વયં મરી જવાનો નિર્ણય કરીને ઉપમન્યુ દૂધની પણ ઈચ્છા છોડીને ઇન્દ્રનો વધ કરવા માટે તૈયાર થયા. એ સમયે અઘોર શસ્ત્રથી અભિમંત્રિત ઘોર ભસ્મને લઈને મુનિએ ઇન્દ્રના ઉદ્દેશ્યથી છોડી દીધી અને બહુ જોરથી સિનાદ કર્યો. પછી શંભુના યુગલ ચરણારવિંદોનું ચિંતન કરતા કરતા એ પોતાના દેહને દગ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા અને આ જ્ઞેય ધારણા धारण करीने स्थित थया।